શ્રી નારદ પુરાણ પ્રભાગ ભાગ ચોથો અધ્યાય 84 મત્સ્ય પુરાણની વિશેષ સૂચિ તથા આ પુરાણના પાઠ શ્રવણ અને દાનનું મહાત્મય બ્રહ્માજી કહે છે. હે દ્વિજશ્રેષ્ઠ, હવે હું તમને મત્સ્ય પુરાણનો પરિચય આપું છું, જેમાં વેદવેતા વ્યાસજી આ ભૂતલ પર 7 કલ્પોના વૃતાંતને સંક્ષિપ્ત કરીને કહ્યું છે. નૃષિ ભગવાનના વર્ણનથી આરંભ કરીને 14,000 શ્લોકોનું મત્સ્ય પુરાણ કહ્યું છે. મનુ અને મત્સ્યનો સંવાદ, બ્રહ્માંડનું વર્ણન, બ્રહ્મા દેવતા અને અસુરોની ઉત્પત્તિ, મરુદગણોનો પ્રાદુર્ભાવ, મદન દ્વાદશી, લોકપાલ પૂજા, મન્વંતરોનું વર્ણન, પૃથુરાજાના રાજ્યનું વર્ણન, સૂર્ય અને વ્યવસ્વત મનુની ઉત્પત્તિ, બુધનો મેળાપ, પિતૃવંશનું વર્ણન, શ્રાદ્ધકાલ, પિતૃતીર્થ પ્રચાર, સોમની ઉત્પત્તિ, સોમવંશ એટલે કે ચંદ્રવંશનું કથન, રાજા યયાતિનું ચરિત્ર, કાર્તવીર્ય અર્જુનનું ચરિત્ર, સૃષ્ટિવંશ વર્ણન, ભૃગુશ્રાપ, ભગવાન વિષ્ણુના પૃથ્વી પર 10 અવતાર, પૂર્વવંશનું કીર્તન, ઉતાસન વંશનું વર્ણન, પહેલા ક્રિયાયોગ પછી પુરાણ કીર્તન, નક્ષત્રવ્રત, પુરુષવ્રત, માર્તંડ શયનવ્રત, શ્રીકૃષ્ણાષ્ટમી વ્રત, રોહિણીચંદ્ર નામક વ્રત, તડાગ વિધિનો મહિમા, વૃક્ષોત્સર્ગ, સૌભાગ્ય શયનવ્રત, અગસ્ત્ય વ્રત, અનંત તૃતીયા વ્રત, રસકલ્યાણીની વ્રત, આનંદકરી વ્રત, સારસ્વત વ્રત, ગ્રહણ સ્નાન વિધિ, સપ્તમી શયનવ્રત, ભીમ દ્વાદશી, અનગ શયનવ્રત, અશૂન્ય શયનવ્રત, અંગારક વ્રત, સપ્તમી સપ્તક વ્રત, વિશોક દ્વાદશી વ્રત, 10 પ્રકારનું મેરુપ્રાદન, ગ્રહ શાંતિ, ગ્રહ સ્વરૂપ કથા, શિવ ચતુર્દશી, સર્વફલ ત્યાગ, રવિવાર વ્રત, સંક્રાંતિ સ્નાન, વિભૂતિ દ્વાદશી વ્રત, ષષ્ઠી વ્રત મહાત્મય, સ્નાન વિધિનું વર્ણન, પ્રયાગનું મહાત્મય, દ્વીપ અને વિવિધ લોકનું વર્ણન, અંતરિક્ષમાં ગમન, ધ્રુવનો મહિમા, દેવેશ્વરોના ભવન, ત્રિપુરનું પ્રકાશન, શ્રેષ્ઠ પિત્રોનો મહિમા, મન્વંતર નિર્ણય, ચારે યુગોની ઉત્પત્તિ, યુગધર્મનું નિરૂપણ, વ્રજાંગની ઉત્પત્તિ, તારકાસુરની ઉત્પત્તિ, તારકાસુરનું મહાત્મય, બ્રહ્મદેવતાનું કીર્તન, પાર્વતીનું પ્રાગટ્ય, શિવ તપોવન, મદન દેહ દાહ એટલે કામદેવનું દહન, રતિનો શોક, ગૌરી તપોવન, શિવજીએ ગૌરીને પ્રસન્ન કરવા, પાર્વતી તથા ઋષિઓનો સંવાદ, પાર્વતીના વિવાહ, કુમાર કાર્તિકેયનો જન્મ, કુમારનો વિજય, તારકાસુરનો વધ, નૃષિ ભગવાનની કથા, બ્રહ્માજીની સૃષ્ટિ, અંધકાસુરનો વૃદ્ધ, વારાણસી મહાત્મય, નર્મદા મહાત્મય, પ્રવરગણના પિતૃગાથાનું કીર્તન, ઉભયમુખી ગાયનું દાન, કાળા મૃગચર્મનું દાન, સાવિત્રીની કથા, રાજધર્મનું વર્ણન, નાના પ્રકારના ઉત્પાતોનું કથન, ગ્રહણાંત અધ્યયનનો અંત, યાત્રા નિમિત્તનું વર્ણન, સ્વપ્ન મંગલ કીર્તન, બ્રાહ્મણ અને વારાહનું મહાત્મય, સમુદ્ર મંથન, કાલકૂટની શાંતિ, દેવાસુર સંગ્રામ, વાસ્તુવિદ્યા, પ્રતિમા લક્ષણ, દેવ મંદિર નિર્માણ, પ્રાસાદ ભવન લક્ષણ, મંડપ લક્ષણ, ભવિષ્યના રાજાઓનું વર્ણન, મહાદાન વર્ણન તથા કલ્પ કીર્તન, આ બધા વિષયોનું આ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે, જે પવિત્ર, કલ્યાણકારી તથા આયુષ્ય અને કીર્તિ વધારનારા પુરાણનો પાઠ અથવા શ્રવણ કરે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. જે આ પુરાણને લખીને સોનાના મત્સ્ય અને ગાયની સાથે વિશ્વયોગમાં જે દિવસે રાત અને દિવસ બરાબર હોય છે, બ્રાહ્મણોનો સત્કાર કરીને દાન આપે છે, તે પરમ પદને પ્રાપ્ત થાય છે. અધ્યાય 84 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.